મચ્છિયાઓના ફૈબા. ચરિત્ર તો જાણીતું છે, સમજવાની વાત એમાં મજાની છે. એવા વસંત પંચમીના, રંગોત્સવના, મોટા મોટા કેવા ઉત્સવ, હજારો માણસો, 500 પરમહંસો શ્રીજી મહારાજને ફૈબા લાડ લડાવે, પોતાની સંપત્તિ છૂટી મૂકી દે, બધા મુખમાં આંગળા નાખી જાય એવા ઉત્સવ ફૈબા મચ્છિયાઓમાં કરાવતા, મચ્છિયાઓ ગામ. અને મહારાજ પણ એટલા બધા ઘેલા એના હેતમાં, પ્રેમમાં, કે કોઈ પાણી માગે દૂધ હાજર થાય, આટલી બધી બધાની સેવા કરે, બધાને મુખે ફૈબા ફૈબા થાય. મહારાજ પણ ફૈબા ફૈબા કરે. ફૈબા એટલે એક આદરણીય વ્યક્તિ કહેવાય, તો મહારાજ બાળકની જેમ એની પાસે લાડ પણ કરે. એકવાર વસંત પંચમીનો ઉત્સવ થયો અને એટલા બધા એમણે મહારાજને, સંતોને, ભક્તોને રાજી કર્યા, એટલે મહારાજ ખુદ રાજી થઈ ગયા. ફૈબાને કીધું, જોજો કેવું સમર્પણ છે. સમર્પણ પછી તકલીફો હોય છે એ સમજવાની વાત છે, શું ખોટ છે એ આમાં જોવાની છે. એટલે મહારાજ રાજી બહુ થઈ ગયા ફૈબાને, કે ફૈબા તમે આજ માગી લો, તમે માગો તે આપી દો. મહારાજ આપશો? હા ફૈબા, તમે માગો માગો એ આપી દો. મહારાજ જો તમે માગવાનું કહેતા હો અને આપવાનું જ કહેતા હો તો મને આપી દો. તમે આ શિયાળામાં ઠંડે પાણીએ સ્નાન કરો છો, મારું હૈયું કકળી જાય છે, મને આજથી વચન આપો હું ક્યારેય ઠંડે પાણીએ શિયાળામાં સ્નાન નહીં કરું. મહારાજ કે ફૈબા ફૈબા, આ તો તમે મારા માટે માગ્યું, તમારા માટે ચાલો બીજું વરદાન આપું છું, માગી લો. તમારે જોઈએ? માગું મહારાજ? હા મહારાજ માગી લો. હા માગી લો ફૈબા. મહારાજ તમે નકોરડા એકાદશીના ઉપવાસ કરો છો ને, મારું રૂવાડું રૂવાડું બળી જાય છે. મહારાજ આજ પછી કોઈ દિવસ તમારે ઉપવાસ નહીં કરો, પ્રેમથી ભક્તો જેલ આપે એ તમારે પ્રેમથી જમવાનું. મહારાજ મહારાજ કે ફૈબા, આ તો મારા માટે માગ્યું, તમારા માટે કંઈક માગો, તમે માટે તમારા માટે માગી લો. હે મહારાજ હું માગી લઉં? હા માગો માગો ફૈબા, માગો તે આપો. મહારાજ ભક્તો ઘણા સુવર્ણના અલંકારો, ઘરેણાઓ બધું લાવે છે, પણ મહારાજ તમે અંગીકાર કરતા નથી, તો આજથી મને વચન આપો કે જે ભક્તો લાવશે એનો પ્રેમથી એનો ભાવ પૂરો કરે છે. ચોથી વાર મહારાજે કીધું, ફૈબા તમે અમારા માટે માગો છો પણ તમારા માટે કંઈક માગી લ્યો, હું તમને કહું છું તમારા માટે માગી. મહારાજ માગું? હા માગી લો મહારાજ, માગો ફૈબા. મહારાજ તમે ક્યારેક ક્યારેક ખુલ્લે પગે ભક્તો પાસે દોડવા દોડી જાઓ છો, આજ પછી મને વચન આપો કે હું મોજડી કે કાંઈ પણ પહેર્યા વગર ધરતી ઉપર પગ નહીં મૂકું, તમે ખુલ્લા પગે ફરો છો, મારું હૈયું કકળી જાય છે, ભગવાન હારી ગયા. પણ ફૈબાએ પોતા માટે કશું માગ્યું? આવા સમર્થ કેવા નિષ્કામ. પણ જુઓ તમે, ફરીવાર જ્યારે ઉત્સવ થવાનો થયો, 500 પરમહંસો આવી ગયા છે, મહારાજ પાર્સલથી આવે છે, માણકી ઘોડી ઉપર બેસીને સાથે પાર્ષદો છે, મેલાસણમાંથી નીકળવાનું થયું, મેલાસણના દરબાર ગોંદરે ઊભા છે, આંખમાં બોર બોર જેવડા આંસુ છે. મહારાજ કે અરે દરબાર ઉત્સવ ત્યાં છે અને તમે અહીંયા કેમ? કારણ કે ફૈબાના દીકરા એ આ મેલાસણના દરબારની દીકરી સાથે પરણાવ્યા, એટલે જ્યારે ત્યાં પ્રસંગ હોય તો આ ત્યાં જ હોવા જોઈએ. એટલે અહીંયા કેમ છો? આંખમાં આંસુ આવી, કે મહારાજ મારે ઘેર પગલા કરીને પછી જાઓ, અત્યારે ન રોકાય દરબાર. ના મહારાજ, એ બિચારી ગાયનો ઉદ્ધાર કરો, ગરીબડી ગાયનું કરતા જાઓ. કોણ? મહારાજ મારી દીકરી જીવકોર રડે છે. એ અહીં છે? હા. મહારાજ આવ્યા, જીવકોર બે બાર ઢગલો થઈ ગયા. અરે દીકરી તું અહીં કેમ છો? તો કે મને ફૈબા તેડવા નથી આવતો, મારાથી ભૂલ છે જે હોય તે, મારા માવતર તુલ્ય છે, મારે દર ગુર્જર કરે ભૂલ, હું અહીં ઘરે પિયરી આમ ક્યાં સુધી બેઠી રહું, મારા બાપુ પહોંચવાય છે, હું પહોંચવાડું છું, મારે જે હોય હું ફૈબાને તમે કયો તમે એવી રીતે હું માફી માગું. અરે દીકરી જરાય ન પહોંચો, દરબાર તો રડતા જો, બાપ તો દીકરી કરતા વધારે રડે આવે, તમે જાણો છો આવા પ્રસંગોમાં. એને બિચારાને શું કરું? દીકરી એવી વસ્તુ છે, એ વડ પીપળો નથી કે ડાળી ગમે ત્યાં કાઢી રોકી રોપી દો એટલે તમે ચોંટી જાય, એ તો લીમડાનું ડાળખું છે, એ કાયપું ન ચોંટે તો જ ચોંટે, શું કરવા. એટલે મહારાજે વચન આપ્યું, કે જીવકોર દીકરી શાંતિ રાખ, ફૈબા તને તેડાવે ત્યાર પછી જ હું મચ્છાઓને અંજણ લઈશ. કેટલો કરુણાળુ ભગવાન, ત્યાં સુધી અંજણ નહીં લે. બસ ધરપત થઈ ગઈ ને એને હતું ફૈબા તમને માને જ, અને આમણે કીધું કે ત્યાં સુધી અંજણ નહીં લઉં. આવ્યા ફળિયામાં, આવ્યા માણકી પ્રવેશી ગઈ, જય જયકાર મંડ્યો થવા, બંદીજનો ગુણગાન ગાવા માંડ્યા. એ તો રાજાશાહી છે, મહારાજે આમ હાથ કરો બધા બંધ રાખ્યા. ફૈબા સામે આવી ગયા, હાથમાં ફૂલ લઈને મોતીઓની માળા ને બધા એવું છે, પૂજા સાજ સાજ છે વધાવણા કરવા માટે. ફૈબા મહારાજે કીધું ફૈબા રહી જાઓ. અરે મહારાજ, હા ફૈબા અમારી એક વાત માનશો. અરે મહારાજ, તમારે મને પૂછવાનું હોય, તમારે હુકમ કરવાનો હોય, પણ માનશો ફૈબા? અરે મહારાજ, તમારે હુકમ કરો પણ માનશો? ત્રીજી વાર કહ્યું, ચમકારો થઈ ગયો કે વચ્ચે મેલાસણ આવે. મહારાજ, તમારી 100 વાત માનીશ, એક વાત નહીં માન. મહારાજ કે મારે એ જ મનાવવું છે. મહારાજ, એ તો હું નહીં માનું. ફૈબા તમે બોલો છો? હા મહારાજ, હું પોતે બોલું છું. વિચાર કરો, લ્યો બોલો. હે, અમારે એ જ મનાવવું છે. મહારાજ કે ફૈબા માનો નહીં તો પસ્તાશો, અમે અહીંયા રહેશું નહીં. મહારાજ, એ તો તમારી મરજી. ક્યાં સુધી માણસ જડ થઈ જાય છે, પણ હું એ અભાગણીનું મોઢું જોવા માંગતી નથી. હા હા હા હા મહારાજ, કે એ જીવકોર અભાગણી નથી, એનું મુખ જોયાથી તો પાપ પડી જાય, તમે એને અભાગણી કયો છો? હા મહારાજ, મારા માટે અભાગણી છે, મેં એના નામનું નાઈ નાખ્યું છે. મારા ઘરમાં એને અભાગણી, પછી બીજા શબ્દો બોલી ગયા, એનું મારા ઘરમાં પગ નહીં. ફૈબા તો સાંભળી લ્યો, આજથી મચ્છિયાઓનો અંજળ હરામ છે, કારણ કે અમે એને વચન આપ્યું છે. અને મહારાજ નીકળી ગયા. સંતો પંક્તિ પાડીને શીરો પૂરીને જે કાંઈ હશે મિષ્ટાનો પીરસવાની તૈયારી હતી, કે મહારાજ આવે ને જય બોલાય અને જમવાનું હરે થાય. એ જ વખતે મહારાજની માણકી પ્રવેશી અને હાથમાં તાળી પાડી, સંતો સબૂર થજો. હા મહારાજ, પથ્થરમાં ભોજન પીરસાઈ ગયું તો હેઠું ઢોળી નાખજો, અને ફાજા પથ્થર જોળીમાં નાખીને હાલી નીકળો, કારણ કે મેં મચ્છિયાઓના અંજળ હરામ કર્યા છે. હાહાકાર થઈ ગયો. હરિભક્તો થાળીઓને ઠેબા મારી મારીને ઊભા થઈ ગયા બધા. સંતો પથ્થરને રગદોળી કોઈએ ધોયા ન ધોયા નાખી દીધા. ક્ષણની અંદર રાજીપો ધૂળ થઈ ગયો. બોલો, સંતો હાલી જ નીકળ્યા આગળ, મહારાજને પાછળ. સંતો, એ ગામમાં શું થયું છે વિચાર કરો. અને ત્યારે પછી ફૈબાને થઈ ગયું કે લે, ખરેખર મને એમ હતું કે નહીં જાય મહારાજ, પણ એવા પડખેવાળા હોય ને, તેમાં એક જણો હતો, એમણે કીધું કે આ તો સહજાનંદ સ્વામી છે ને વેશ કરે, હમણાં પાછા આવશે. આવા આવા બહુ પડખેવાળા બહુ હેરાન કરનાર. ફૈબા ઘડીક ધીરજ રાખી ગયા, પણ આ તો બધું ઊંધું પડી ગયું. પછી ફૈબાને થયું કે ઓહો, આ તો પાજી બાજી આખી ઉલટી થઈ ગઈ, અને દોડ્યા ફૈબા, માથા પછાડતા આવે. અરે કોઈ મહારાજને મનાવો, અરે મહારાજને રીજાવો, કોઈને મોકલો, મુક્તાનંદ સ્વામી તો માં કહેવાય, એમની પાસે જાઓ, એમને રોકો ને એમને કહો ફૈબા માથા પછાડે છે, મહારાજને વિનંતી કરો, મહારાજ પાછા આવો. તમે જેમ કહો એમ ફૈબા કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કેવડાવ્યું કે ફૈબાને કહેજો કે આ ચૂંદડી સહજાનંદ સ્વામીની છે, ફૈબારી નથી. જે મારો બાપ ના પાડી દેતો હોય પછી મુક્તાનંદ સ્વામી એને મનાવવા ના જાય, એને અંજળ હરામ કરવા પડે ત્યાં સુધી કોઈ વ્યક્તિ જાતિ હોય એના દાસથી સહન ન થાય. આ બધી ભક્તિઓ પ્રગટ થવાની ભંગીમાં છે. ના પડે વેવલાય મંડીએ કરે કે એ પ્રસંગે કેમ શું નથી આપણે સમજી શકતા. અને તે દિન ગળીને પછીનો દી કોઈ દિવસ મહારાજ મચ્છિયાઓમાં ગયા. આજ પણ તમે જુઓ મચ્છિયા ઉજ્જળ છે, એ પ્રદર્શન સ્થાનો આ તે બધું, પણ કઈ તમે રોનક નથી છે બધું. હવે આની પાછળ આપણે એમ કહીએ, જાણવાની વાત એ છે કે આપણે એમ કહીએ કે ફૈબાનો જિદ્દી સ્વભાવ, આટલું જ આપણે મેસેજ લઈએ છીએ. શું? પણ આપણે આગળ પણ કહ્યું છે કે જીદ છે એ તો અહંકારની દીકરી છે. આ યાદ રાખવાનું, અહંકાર હોય ત્યારે જીદનો જન્મ થાય છે અને પાલે પોષે છે. મૂળમાં અહંકાર છે. કઈ રીતે? કે આટલા ઉત્સવો થયા, મહારાજ વખાણતા હોય, ચાર ચાર વરદાન માગવાનું કહેતા હોય, નિષ્કામ ભાવે વર્તતા હોય, ફૈબાનો ગુંજારો થતો હોય, આટલું બધું થાય, અહંકારનો કોટો આવ્યા વગર. શિવલાલને આવે, તામને આવ્યો જ હોય, દરેકને આવે, પણ મોડનારા હોવા જોઈએ ને. પણ તમે એ વિચાર કરો, મારે બહુ સૂક્ષ્મ માર્મિક વાત પકડવાની છે મારે તમારે, કે આટલું હોવા છતાં સહજાનંદ સ્વામી એને કહી શક્યા નથી, ફૈબા અહંકાર કોટો કાઢે છો, આટલી ખામી હોય છે. વિચારવાનું એ છે, સામો માણસ વિચારે છે કે આમાં આવ્યો છે, પણ જીભ નથી ઉપડતી, આટલું બધું હેત છે નહીં તર. પણ શિવલાલ થવું કઠણ હોય છે, શિવલાલ ને જ કહી શકાય કે શિવલાલ તારામાં આવી ગયો છો, સાવધાન થજે. અને જો એડ ગુણાતીત બાપે ન કહ્યું હોય તો શિવલાલ ભાઈ ક્યાંય ફરી ગયા હોત, તમે નહીં માનો, પણ જૂના ત્યાં સુધી ઇતિહાસમાં એવો વિવેચન સૂક્ષ્મ રીતે આવી શકે છે કે એ કદાચ ધીમે ધીમે જૂનાગઢ જતા બંધ થઈ જાત અને એ જુદી જ રીતે ફંટાઈ જાત, અને તો એની જ્યાં સ્થિતિ છે એ સ્થિતિ ન પરિપક્વ થાત. કે ગુણાતીત બાપને પોતાની પર બાંધી નથો રાખવો, પણ એને બ્રહ્મરૂપ કરીને સહજાનંદ સ્વામીની સેવામાં મૂકવો, તો એમાં આ બધું આડું આવે એ તોડવાની વાત છે. બાકી તો એના તમે જુઓ ને, ખાલી કળશે પાણી નીકળ્યા એટલે જાજરું પણ ટોયલેટ જવા, નહીં તો ખુલ્લામાં જવા ને ગામડાઓમાં, જૂનાગઢમાં હતા ને, ખાલી બપોરે પછી નીકળ્યા છે જાજરું જવા, એમાં રસ્તામાં સોનું વેચાતું હતું. આ તો સોનીનો દીકરો, તે આ એક સોનું વેચાતું અહીંથી લઈ લીધું, નજર પડી ગઈ, આ તો અત્યારે તો ઉછળે જ છે કે ભાવ. એક જગ્યાએ સોનું લીધું, બીજી જગ્યાએ આપી દીધું, 150 રૂપિયા બચ્યા એ જમાને વચ્ચે. અને જાજરૂ પાણી આવીને પાછા આવીને 150 રૂપિયાની કોથળી સ્વામીને પગમાં મૂકી, બપોરે જમીન નીકળી ગયા હતા. સ્વામી કે આ શું છે શિવલાલ? તો કે સ્વામી ભાઈ ભૂમિ ગયો તો વિચાર કરો, જાજરૂ જાય એ આવતા જાતા 150 રૂપિયા કમાઈ જાય. આવડત જોઈએ, દ્રષ્ટિ જોઈએ, નહીતર હોય એ ખોઈ ના આવે. જાજરૂ જવામાં ખોવાનું છે ને. કેવા હશે બધા ધંધા કરવા વાળા, એમ આ 150 રૂપિયા એમાં મળ્યા. હવે મોતિયા લાડુ રહી રસોઈ સંતો ને બધાને, તેની જૂનાગઢમાં 300 સાડા 300 સંતો પાર્ષદો રહેતા, બધાને રસોઈ મોતિયાની કરીને જમાડો. સ્વામીએ ઠેબું મારી દીધું કે લઈ લે તારા રૂપિયા, મોતિયા ભાડ્યા નથી, મોતિયા તો કૂતરાના નામ હોય છે. સ્વામી કે મોતિયા તો કૂતરાના નામ હોય છે, અમે મોતિયા લાડુ નથી ભાડ્યા. આ કથા વાર્તા છોડીને તું ત્યાં ક્યાં ગયો હતો? હવે અમે જે વાત કરી એ તું લાવી દે, બીજી વાર આવશે. સત્સંગ મૂકીને તું રૂપિયા કમાવા ગયો, હજી તને એમાં માલ બનાય છે, 100 મણ ઢૂસાનો ઢગલો પડ્યો હોય તો તું બજારે નીકળે તને એમ થાય છે કે ઓહો આને વેચીને પૈસા કમાવ? ના માબા, તો સોનામાં કેમ તને સોનું મનાણું, અને તને કેમ વેચવાનો ખરીદવાનો ધંધો કરવાનો? અહીંયા જૂનાગઢમાં સત્સંગ કરવા આવ્યા પછી તને આ કેમ થયું? ઘણા દક્ષિણમાં જાત્રા કરવા જાય, 2-3 ટ્રક કાચી ખરીદતા અને આ વેચીને એમાંથી ટિકિટ ભાડા કાઢી નાખે. બોલ, જાત્રા આપણે જાત્રામાં હક નથી. ઘણા લોકો કે અમે ફરવા જઈએ સવારે, પણ ઉઘરાણીએ કરતા આવે, એ ફરવા જવું ન કહેવાય. ફરવા જવું ફરવા જવું, દર્શને જાવ દર્શને જાવ. ઘણા મંદિરમાં કથામાં બેઠા, મોટી મોટી કથાઓ બેસે ને એમાં પાછળ બેઠા બેઠા ઘણા એક બે જણા દીકરા દીકરીને હક પણ કરી નાખે. અને કોઈક જાણ બે તો જાણી જાય ને, એટલે એ કે ભલા માણસ તમે અહીંયા શું માંડો, તો અહીંયા જ કરાય. એનો તર્ક જોયો તમે, એ કે અહીંયા જ કરાય, કથામાં જ કરાય. કેમ? તો કે અહીંયા આવતા હોય ને એ જ છોકરા છોકરી સારા હોય, એટલે અહીંયા જ કરાય. હવે એનો તર્ક આમ જોવા જતા, પણ કહેવાની વાત છે કે આપણે જે કરીએ એમાં આપણે ડૂબતા. હવે જે પૈસાને ધક્કો મારી દેતા હોય, સત્સંગને જેની માનતા હોય, એને કઈ શિવલાલને પકડી રાખવાની વાત નથી, પૈસા તો દેતો જ તો નહીં તને, એને તો ભ્રમરૂપ કરવો છે. પણ ફૈબાને કોઈ કહી શક્યું નહીં, ખુદ સહજાનંદ સ્વામી પણ કહી શક્યા નહીં. સમર્પણ વગર કેમ કહેવાય? દાદા ખાચરને કહેવાય. તમે ક્યાંય એક નોંધ વાંચી છે દાદા ખાચરને વિના વાંકે ગગલાવવાના અનંત દાખલાઓ છે, તો દાદા ખાચર બોલ્યા જ નથી. બે ગુણ દાદા ખાચર અદભુત, એક ક્યારે સામું બોલવું નહીં, અને બીજું ક્યારે કોઈ પ્રકારની ચિંતા નહીં. કોઈ પ્રકારની ચિંતા, કેટલા હુમલા આવે, કેટલા બધા લાવ લશ્કર આવે, ભાવનગર રાજ આખું વિરોધમાં પડી જાય, કેટલા મારાઓ આવે, ગમે તે, એને ક્યારે દોડીને મહારાજને કીધું અક્ષરો અડધી રાતે, એ મહારાજ જાગો જાગો ઉપાધિ આવી છે? કોઈ દિવસ નહીં. ગોતી દો તમે સાહિત્યમાં, એ લાદા ઠક્કર ને કારભારીઓ ને એ બધા જઈને મહારાજ ને વાત કરે. દાદા ખચેરી ના બેઠા હોય તોય નહીં કે મહારાજ ધ્યાન દેજો, નહીતર આ નળિયા નહીં રે. કીધું છે ક્યાંય બોલ્યો છો દાદા ખચેરી? ગમે એવા હુમલા આવ્યા એને ક્યારે કોઈ કીધું નથી. અને એ તમે નથી જાણ્યું કે એને ક્યારે શસ્ત્ર ઉપાડ્યું હોય કે હુમલો આવ્યો છે કે મહારાજ તમે તમારે બેસી રહેજો હું બેઠો છું. લડવાનું કઈ નહીં, બસ થાવું જ થાય, કઈ છે જ નહીં. કેટલા વિશ્વાસો છે, વાતો થાય એમ થાય કઈ 30 વર્ષ ત્યાં બેઠી રે. અદ્ભુત છે અહંકાર તોડવા, એ બહુ કઠણ છે. સમર્પણ આટલું હોય યાર. એટલે જ શંકરાચાર્ય જે કીધું છે, માં કુરુ ધન જન યૌવન ગર્વ ભરાતી નિમેષાત કાળ. અહંકાર ઘણા પ્રકારના છે, ધનના છે, રૂપના છે, વિદ્યાના છે, બલના છે, શસ્ત્રના છે, શાસ્ત્રના છે, આવડતના છે, કલા કારીગીરીના છે, નૃત્યના છે, સંગીતના છે, અનેક પ્રકારના અહંકારો છે ને. એમાં ત્રણ અહંકાર છે ને ધનત પનત કાઢી નાખે, અને ત્રણ શંકરાચાર્ય મૂક્યા છે. મા કુરુ ધન જન યૌવન ગર્વ, આ ત્રણનો અહંકાર મારી નાખે. ધનોત્પનોત શબ્દ છે ને બહુ અસલ છે, ધનોત્પનોત કાઢી નાખે. એ શબ્દ છે, અર્થ તો કઈ થાય જ નહીં, પણ ધનોત્પનોત કાઢી નાખે. સમજાય જાય આપણને ધનોત્પનોત. એમાં ત્રણ, ધનનો, યૌવનનો અને જન એટલે સગા સંબંધી કોઈ મોટા માણસોનો પરિચય કે શિષ્ય સમુદાયનો, આના બધાનો માનનારાઓનો, એનો આ ત્રણનો અહંકાર છે એ ધનોત્પન્ન કાઢી નાખે. ત્રણ અને બધા સાહિત્યોમાં પાછું આ બધું કહેવાય છે. હા, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકેકમ અપી અર્થ અનર્થાય કિમુ અત્ર ચતુષ્ટયમ. આ બધા એવા છે કે મારી જ નાખે, પ્યોર વિશ. ધતુરો એવો છે, તમે ધતુરો કે કોઈ પણ વસ્તુ, કનકને સંસ્કૃતમાં ધતુરો થયો. ધતુરાનો બીજો સંસ્કૃતની અંદર શબ્દ કનક એટલે ધતુરો, અને બીજો અર્થ કનક એટલે સોનું. જોયું તમે, ધતુરો એટલે કનક, કનક એટલે ધતુરો. એ માણસ પીવે તો જ ગાંડો ચડે થાય ને મધ ચડે. આ સુવર્ણ એટલે ધન સંપત્તિ એવી છે, પીવાની વાત નથી, જુએ એટલામાં મધ ચડે. એટલે આ ધતુરા કે નશા કરતા પણ આ ખરાબ ચીજ છે અત્યંત. ધનનો ગર્વ ન કરો, આવે તો આવે પણ એનો ગર્વ ખતરનાક છે. પણ હવે આવ્યા વગર ના રહ્યા, સ્વાભાવિક વાત જ એવી છે, ધતુરા જેવી છે એટલે શરાબ જેવી સમજો ને. ધતુરો ગણે જોયો નહીં, ધતુરો શું વળી કે. ધતુરો એટલે શરાબ જેવું છોડવો છે. જુઓ, ધનનો આ પ્રાથમિક શરૂઆત, ધનનો ગર્વ આવે એટલે પેલું શું થાય, પ્રદર્શન બહુ કરે, દેખાડો બહુ કરે. ધનનો ગર્વ થાય એટલે પ્રદર્શન કરવા માંડે સંપત્તિ. યૌવ અને જન એટલે લોકોનો મદ ચડે, ગર્વ ચડે તો આડોડાઈ કરવા માંડે. પહેલું લક્ષણ સાવ સાવ પ્રારંભિક, પૈસાનો મદ આવે પેલો એટલે દેખાડો કરે. લોકો માનનારાઓ શિષ્યનો, સગા સંબંધીઓ, માતા પિતા, કોઈ પણ જે એનો ગર્વ આવે તો માણસ આડોડાઈ માંડે કરવા. એ સરખો ન થાય. કેમ? મારે મિનિસ્ટરની ઓળખાણ છે, મુખ્યમંત્રી સાથે સીધો કનેક્શન. આડોડાઈ જ કરે. તમે જોજો, મોટા માણસનો છોકરો હોય એ આ પોલીસને દા દે છે, એની પાસે પેલો માગે શું કહેવાય લાયસન્સ, તો લાફા મારીને બી જાય છે. પોલીસ ને ઠોલા ને લાફા મારીને બી જાય બોલો. અને ઓલો જોઈ રહ્યા છે ને શું કરે, એ આડોડાઈ કરે, સીધી વાત ના કરે. તમે જોયું તમે પેલો આ, અને યૌવનનો પ્રારંભિક લક્ષણ ગર્વ ચડે એટલે પાપ કરે. આ ત્રણ યાદ રાખવા જેવું છે. ધનનો ગર્વ થાય એટલે દેખાડો કરે, લોકોનો અહંકાર ચડે, લોક માનનારાઓનો, તો માણસ આડોડાઈ કરે, અને યૌવનનો ગર્વ ચડે તો પાપ કરે. પૈસો આવે પેલું શું થાય કે, અને આ એક વસ્તુ, અને જયારે ધનનો મદ પાકો માંડે થવા, પ્રાથમિક સ્ટેપ દેખાડો કરે, અને જેમ જેમ અહંકાર ધનનો વધતો જાય તો પેલા ત્રણેય છે ને આમાં એકમાં આવે, એ પછી દેખાડો કરે, આડોળા એ કરે, પાપે કરે, એવું હા હા ઓલ ઇન વન એ બધું આમાં કરે. પણ પેલો એ દેખાડો કરે બસ, જો તમારે ગામડામાં થોડીક મગફળી કે કપાસ સારા પાકે એટલે તરત ચોઈણી ગળી આવી જાય, એની ગળી ઉપર એની ઇન્કમની ખબર પડે આપણને. ગામડામાં ખાલી ચોઈણી જ રંગી હોય ગળીથી, શર્ટ ન રંગ્યું હોય તો સમજવાનું મગફળીમાં કમાણો છે, કપાસમાં ફેલી ગયો છે. અરે શર્ટમાં ચોઈણીમાં બેયમાં ગળી આવે એટલે સમજી લેવાનું કે કપાસમાં મગફળીમાં બેયમાં ફાવ્યો છે. અને પાઘડીને જયારે ગળી લાગી જાય તમે સમજવાનું સાથે જીરામાં પણ ફાવી ગયો છે. આ આપણું થર્મોમીટર છે આ. એટલે પૈસો આવે ને તરત બંગલા સારા, ગાડીઓ સારી, ફલાણું આ તે પાર્ટીઓ બધું બધું એવું બધું સહેજે થાય એમ. કારણ કે છે એનું કરવું શું, તો લોકોને કેમ ખબર પડે કે આની પાસે 50 કરોડ છે, એને ખબર કેમ પડે? ખબર પડવા માટે કંઈક કરવું જ પડે. એક વાઘરીબાઈ હતી, હવે એને બહુ શોખ સોના પહેરવાનો, હવે રોટલા માંડ માંડ માગીને થતી હોય ને એમાં સોના ચાંદી ક્યાંથી આવે, પણ એને ગમે તેમ કરીને દાંતણ વેચી કરીને થોડા પૈસા કરીને એક સરસ મજાની વીંટી નંગ કરીને, એ આ મોટી આંગળી ન થઈ પણ ટચલી આંગળીની થઈ માંડ માંડ આની, અને એ વીંટી એને પહેરી. પણ હવે વાઘરીએ વીંટી પહેરી હોય હવે એની સામે કોણ નજર કરે? બાઈને બહુ એવું કે મારી કોઈક એમ કહે કે હા હા વીંટી, પણ હવે એને એ શબ્દો સાંભળવા માટે, મંત્ર સાંભળવા માટે બહુ ઉત્સુક. પણ હવે ગામમાં વાઘરીની આંગળી વીંટી હોય તો એ લોકો કોણ એમ કહે અને કોણ જોવે? તમે કોઈ પહેર્યું હોય તો વળી જોવે. એટલે બસ સ્ટેન્ડ ઉપર એક બેન છે ને ઉધરસ બહુ ખાતા હતા, એટલે બાજુવાળા ભાઈ હતા ને એમણે કીધું, કેમ બેન બહુ ઉધરસ ખાવ છો? તો શું કોઈ સાડીના વખાણ નથી કરતું એટલે ઉધરસ ખાવ છું. ભાઈ એમ કે બેન તમે સાડી સારી પહેરી છે તો મને આગળ ઉધરસ બંધ થઈ જાય. ધ્યાન ખેંચવા એટલે વેટી કોઈ કઈ બાજુ કર્યું નહીં, આખા ગામમાં ફરી બધું થયું. છેવટે એને એનો કૂબો સળગાવ્યો અને આગ લાગી એટલે ગામના લોકો સહાનુભૂતિથી ઠારવા માટે આવે, એ આખો સળગતો હતો ને એમાં ઓલા જગારા માર્યા ને અગ્નિને આમાં શેડ્યો પડી નંગ જડ્યું તેમાં, તે અડધા લોકો ઠારવાના કામમાં હતા. બીજા કે અરે આ વીંટી તમે ક્યાંથી પહેરી? થોડી વાર પહેલા કીધું હોત ને તો કૂબો ન સળગાવત. તમે આ ન વખાણ કર્યા એમાં મારે આ બધું જો સળગાવ્યું ત્યારે તમે કીધું અરે આ વીંટી ક્યાંથી? એટલું થાય પ્રદર્શન. એક જણો છે ને જૂના જમાના બહુ બનેલી વાત છે ગામડાનો, મુંબઈ જાય કમાણી કરે અને ગામડે આવે 4-6 મહિને આવે, આવે એ કેટલા કમાણો છે ને તરત ખબર પડી જાય. કેવી રીતે? ગામને ચોરે આવીને બેસે, પછી કાંઈ પણ વાત નીકળે ને ના ના એમ નથી આમ છે, લાગે 200 રૂપિયાની શરત 200 કમાણો. ગામને તરત ખબર પડી જાય જેટલા કમાણો ને એટલી શરત બોલે. પ્રદર્શન થાય. મુંબઈમાં બનેલી વાત છે, કલાકારનું નામ હું ભૂલી ગયો છું, ફિલ્મ જગતમાં ઇન્ડસ્ટ્રીમાં એ કોઈ કલાકાર એક્ટર, એ એટલું બહુ જૂના વખતની વાત છે, ઘણા વર્ષો પહેલાં 50-60 વર્ષ પહેલાંની વાત છે, મેં વાંચેલું યાદ રહી ગયું, નામ ભૂલી ગયો છું, પણ એવાના યાદે રાખવાની કે જરૂર નથી, સારું થયું ભૂલાઈ ગયું. અને બનેલી વાત કે એટલું બધું કમાણ હોય અચાનક, વિચાર કરજો તેને એટલું બધું થઈ ગયું, આહ આહ મારી પાસે તે ફૂલ્યો ફૂલાય નહીં. તે એમણે એક દિવસ રૂપિયા 100-100ની નોટો હોય ને એની પથારી કરી અને એના ઉપર સૂત્ર, રૂપિયા કે બિસ્તર પર હમ સોય. પણ સાહેબ બનેલી વાત એ થયું ને, કોણ જાણ પછી શું થયું, ભાગ્ય રિસાયું, હાવ કંગાલ થઈ ગયું. આ લક્ષ્મીનું અપમાન કર્યું ને આવું, સાવ રીતસર માગીને ખાવું પડે એવા દાડા આવ્યા અને એમ જ મરી ગયો. એટલે બહુ ધ્યાન રાખવું, બહુ પ્રદર્શન સારું નહીં, બહુ ગર્વ પણ સારો નહીં. દોલત છે લાત મારી દે, ગર્વ નહીં સારો. આપણે ફૂલનજી કાગડાની વાત કરતા, પૂરી લઈને ઉભો હતો ઝાડ ઉપર બેઠો હતો, એ શિયાળે જોયો કે પૂરી લઈ લીધા જેવી છે, હવે એ તો કેમ આપે? એટલે શિયાળે ગુણગાન શરૂ કર્યા, શું કાગડા ભાઈ તમારો કંઠ કોઈલને પણ શરમાવો એવા, તમારું ગીત સાંભળવા માટે હું તો તડપું, આજે અચાનક ભેળા થઈ ગયા, એક માલકૌંસમાં એક સરસ તરસ સુનાવ ને. કાગડાને એમ થયું કે કોઈએ મારા ગળાના વખાણ કર્યા નથી, અને આજે એક આ શિયાળભાઈ વાત કરે ખરેખરો, અને એને માલકો સુપાડ્યો, ઉપાડ્યો, પૂરી પડી ગઈ, શિયાળ ખાઈને બેસી ગયું. કાગડો હજી જોવે છે પૂરી ક્યાં ગઈ. આ ફૂલણજી ગુણાતીતાનંદ સામે એક નોંધ લીધી છે, વડોદરામાં લલુ બોદર કરીને બહુ મોટો ધનાઢ્ય હતો, તે અત્તર વેચવા વાળો આવ્યો, તો હવે વેચવા વાળા કિમિયા આગળ હોય ને, એ વખતે પેલો લલુ બોદર નહતો હતો. એમણે કીધું શું છે ભાઈ? તો કે ભાઈ અત્તર છે પણ મોંઘું, 300 રૂપિયાનું, એ વખતે એક નાની શીશી 300 રૂપિયાનું, એ જમાને આ અત્તર છે તે કાંઈ નહીં, આ તો શું છે આખા ગામમાં ફેર્યો, ગાયકવાડ સરકાર પાસે ગયો, તો એમણે કીધું ભાઈ આટલું મોંઘું અત્તર તો લલુ બોદર લે, બીજું કોઈ ના લે. એમ લાવ ત્યારે 300 રૂપિયા ગણી દીધા, અને બેઠો તો 300 રૂપિયાનો અત્તર માથે નાખીને નાઈ નાખ્યું. બોલો ગુણાતીતાને સામે કે આવા લોકમાં ફૂલણજી મર્યા હોય છે, તે ગટરમાં નાખી દીધું આમનો. આ બધા પ્રદર્શન છે, અહમ છે. અરે અરે શું થાય, બહુ વિવેકથી ધન સાથે કામ લેવું જોઈએ, અને એમાં સમજવું જોઈએ. સમજવાની થોડી આ બધું વ્યવહાર હોય એટલે બધું કરવું પડતું હોય, પણ થોડી સાવધાની સાથે. એક મુંબઈનો, એક સુરતનો, એક અમદાવાદનો, ત્રણ જણા ક્યાંક એક રિસોર્ટ ઉપર ક્યાંક બેઠા છે. કોણ જાણ સુરતવાળાને શું લત ચડી ગઈ, 100 રૂપિયાની નોટ કાઢી બીડીની જેમ ભૂંગળું કરી, બીડીની જેમ ફૂંકી માર્યું, 100 રૂપિયાની નોટ સુરતી ખુરતી લાલો, 100 રૂપિયાની નોટ ને ભૂંગળો વાળીને બીડી જેમ કરી ફૂકી નાખ્યો. અરે મુંબઈ વાળો ગાંચો ગાય, 500 રૂપિયાની નોટ કાઢી ભૂંગળો વાળીને ફૂંક મારી ફૂકી નાખ્યો, ફલગાવી નાખી બીડીની જેમ ફૂકી નાખી. અમદાવાદ વાળો બેઠો હતો, 5000નો ચેક લખ્યો, ભૂંગળો વાળીને ફૂકીને મારી. પ્રદર્શન કર્યું પણ ગણતરી કેવી મારી, સલામ અમદાવાદ ને. એમ મારું કહેવાનું શું છે, પૈસો આવે થોડો વ્યવહારમાં રહેવું પડે, લોકની પ્રમાણે કઈ કરોડોધિપતિ માણસ હોય અને લ્યુલાન લઈને નીકળે સારું લાગે, તીતી ઘોડા જેવું લઈને નીકળે સારું લાગે, એને સારી ગાડી 20-25 લાખ ની લેવી પડે, લેવી પડે, પણ છતાં ગર્વ ન થવો જોઈએ. કોઈ ભિખારી નીકળ્યો હોય તો આવ બેટા બેસી જા, આ મારો અધિકાર છે એટલો જ તારો છે, તું ભગવાનનો દીકરો છે, હોય ભગવાનનો દીકરો, મને આજે ભગવાનના સારા દિવસો આપ્યા છે, કાલ તને મારો પ્રભુ આપે. ભાવનગરના દિવાન સાહેબ પટણી સાહેબ હતા, મહેસૂલ ભરવા માટે ગામડાનું મેલા ગેલા કપડાં પહેરેલો ખેડૂત હોય એને મહેસૂલ આપવા માટે આવ્યો એની કે એની ઓફિસમાં દફતરમાં, તો બિચારો ખેડૂત એ તો થેલી મૂકી નીચે બેસી ગયો. પટણી સાહેબ ઊભા થઈ ગયા, ના ના ના ના બાપ પટેલ, બાપા આ ખુરશી ઉપર બેસો. ના ના ના સાહેબ, ન્યા મારાથી બેસાય, તમારી હારે મારે ખુરશી ઉપર ના બેસાય, તમે ક્યાં મારા બાપ, તમે ક્યાં, હું ગામડાનો માણસ અભૂણ અભૂત, બે બળદ ને ત્રીજો હું, મારે તમારી હારે બેસાય. પટણી સાહેબ કે મહારાજ, ના બાપા તો હું હેઠો બેસું. ના ના ના તમારે સાહેબ ના બેસાય, અમે તો આને નહીં નહીં નહીં નહીં, તમે અહીંયા બેસો તો જ હું અહીં બેસું ખુરશી ઉપર. કેમ? તો આજ હું તમને નીચે બેસાડું તો ઉપર વાળો કાલ મને નીચે બેસાડી દે, આજ હું તમને જો આવી રીતે નીચે બેસાડું તો કાલે ઉપરવાળો મને નીચે બેસાડી દે, મારા બાપ તમારે લીધે અમે ઉજળા છું. આવી ખાનદાની, પણ તમે વિચાર કરજો, એક આવી કઠણ છે. પૈસો આવે અને પદ આવે, બે વસ્તુ એવી છે કે માણસ માણસ વચ્ચે ડિસ્ટન્સ વધારે, તરત જ જુદો પાડી દે તમને. કોઈ પણ ખુરશી મળે, મેં બહુ જોયા છે, આ જે મિનિસ્ટરો જયારે ચૂંટાયા ન હોય એ પેલા જયારે આવ્યા હોય આપણે કોઈ ફંક્શનમાં, તો સાવ કપાસ્યા ને કોથળા જેવા ઢીલા હોય. રીતસર તમે જોજો, મારે એક બેના તમને રીતસર નામ આપી શકું, મેં તો આ બહુ દર્શન કર્યું છે, દર્શન. સાવ આમ કોથળા, તમે પગે લાગે ચાંદલો કરો, તમને એમ લાગે કે જાણે આપણા પગમાં પડી ગયા છે, હાવ ગાય જેવા, સભામાં બેસે તો હાવ ગાય જેવા. અને 5 દિવસ પછી રિઝલ્ટ ખુલે અને જયારે મિનિસ્ટરનો હોદ્દો થઈ જાય પછી આવે, ખબર નહીં ટાઈટ થઈ જાય. બોલો, અને બેસે તો ખુરશી ઉપર આમ બેસે, આમ છતી, અને આમ જોવે જાણે આપણે એનો બાપ માર્યો હોય. આમ એટલે અમે શું તારું બગાડ્યું છે, અમે તને મત દીધો એ જ ભૂલ કરી. પણ પછી જો ડિસ્ટન્સ થઈ જાય અને પૈસો આવે એટલે લોકથી જુદો પડી જાય, આ બે જુદા પડ્યા દૂર થઈ ગયા ને, એટલે ગરીબની પરિસ્થિતિ શું છે એને ખબર જ પડે. એટલા બધા તમે ઊંચા વ્યા જાઓ, પ્લેનમાં ફરવા માંડો અને તમને નીચે દેખાય જ નહીં ને, સામાન્ય માણસ ક્યાંથી દેખાય? કીડા મકોડા જેમ જીવતા હોય ગરીબ દેખાય તમને? એક જણાને ભાઈ કીધું હતું, ક્યાં જાય છે? એના દીકરો અમેરિકા છે, જતા છે, પ્લેનમાં બેસીને જવાનું હોય અને જાત જાતના ડોસાન ડોસી બધે આવીને વાતો કરે. એમ એક જણા માજી આવીને કે, અરે બેટા મેં તો એવું સાંભળ્યું છે પ્લેનમાં બેસે તે ત્યાંથી જોવે ઉપરથી તો નીચે માણસ તો મકોડા જેવા લાગે, એવડા લાગે. સારું એવું, હા. એટલે ઓલો તું પ્લેનમાં બેસી ગયા અને આમાં નીચે જોયું હાચીન મકોડા મકોડા દેખાય. એટલે ઓલે બાજુવાળાને કે, માજી કહેતા તો સાચું છો, એ કે નીચેથી પ્લેનમાંથી ઉપરથી જોઈએ તો નીચે માણસ મકોડા જેવા લાગે. બોલ્યો કે હજી પ્લેન ઉપડ્યું જ નથી, મકોડા જ છે. હજી પ્લેન એમને બેઠું છે, અહીંયા પ્લેનમાં બેઠા ત્યાં મકોડા મીંડા દેખાવા પડે. એટલે બધે ઊંચે વ્યા જાવ પછી નીચે નથી દેખાતું. આ પદ અને પૈસો બે એવા છે કે માણસ માણસી એના સગા કુટુંબ સાથે પણ એ પોતાનું ડિસ્ટન્સ વધી જાય, એની સાથે વાત ન કરી શકો, એને મળી ના શકો, એપોઇન્ટમેન્ટ લેવી પડે, ફલાણું કરવું પડે, આ કરવું પડે, કેટલા ફોન કરવા પડે, તેડવા જવા પડે, આ બધું ડિસ્ટન્સ વધી જાય છે ને. એટલે એને ગરીબોની પરિસ્થિતિ શું છે એ ચૂંટાયા પછી પ્રધાનોને ખબર નથી પડતી, એર કન્ડિશન ઓફિસોમાં એને ખબર નથી પડતી કે 125 રૂપિયા 30 રૂપિયા આજે દાળ મળતી હોય તો માણસ દાળ સામાન્ય માણસ નથી કરી શકતો. કઠોળ મળતું હોય 100-100 રૂપિયા કિલો, એ કિલો કઠોળ ક્યાંથી ખાય એને ખબર નથી, કારણ કે એને તો 1500, 2000, 2500, 3000 ની થાળી જમવાની રોજ છે. એને આ પરિસ્થિતિ તમે કયો ને તોય ખરેખર આ ચૂંટાયા પછી કેમ નથી એ બધાને કઈ સમજાતું જ નથી, કારણ કે એવા માહોલમાં છે એ કે એને એ પરિસ્થિતિ મગજમાં નાખવા જાય તોય નથી આવી શકે એમ, કારણ કે બુદ્ધિ જ પેલી થઈ જાય છે. હું તમને ખાતરી કહું, તમે બહુ જ એકદમ આમ હાઈ સોસાયટી હોય એવી ઓફિસો ને એવી બધી શોપ ને એવા બધા બિગ મોલ ને બિગ બજાર ને એવું બધું તમે 2-3 કલાક ફરો ને અને એમાં રહ્યો ને, તોય તમને પછી છે ને આમ આમાં બોલું વેલું થઈ જાય, નીચું નીચું પછી નજરમાં નહીં આવે. આ લોકોને એટલે નથી આવતું, આ પૈસો અને પદ એ માણસ માણસથી જુદો કરી દે છે. વિશિષ્ટ થવામાં શિષ્ટતા ગુમાવી દે છે, વિશિષ્ટ થવામાં શિષ્ટતા ગુમાવી દે છે. યાદ રાખો કે ઇન્દ્ર મહારાજા ઐરાવત હાથી, બધા હાથીઓને એક સૂંઢ હોય પણ ઐરાવતને 7-7 સૂંઢો હોય, અને એવા ઐરાવત શ્વેત હાથી પાછો, ઐરાવત બધા તો કાળા હોય બ્લેક હોય, એવા શ્વેત હાથી ઉપર અપ્સરાઓના ગાન નૃત્ય તાન છતાં થતાં ઇન્દ્રની સવારી નીકળી છે, ચાલી જાય છે. ઓહો, હવે એની સવારીમાં તો શું કહેવાનું, ગંધર્વો અપ્સરાઓ નૃત્ય સંગીતના સમ્રાટો કહેવાય, નૃત્યના એ બધા એ ગ્રેડના, એવી સવારી આલી. એ જ વખતે દુર્વાસા મુનિ નીકળ્યા છે, એમણે જોયું ઇન્દ્ર મહારાજ નીકળ્યા, ત્રિલોકનો અધિપતિ કહેવાય, આપણે સન્માન કરવું જોઈએ. એના કંઠમાં સરસ મજાની કમલની પુષ્પની માળા હતી, એટલે એમને થઈ ગયું કે આ ભાગ્યશાળી છે, ધનપતિ છે, ત્રિલોકનો અધિપતિ છે, પાલક કહેવાય, દેવ છે, શતક્રદુ 100 યજ્ઞ કરનારા છે, આપણે ઋષિ છે, સન્માન કર. તો પોતાની પુષ્પની માળા જેવો હાથી નજીક આવ્યો, પણ આ તો મદમાં અંધ, પૈસો સંપત્તિ શ્રી દુર્વાસાને સામે ન જોયો. હવે આપણે વલકળ પહેર્યું હોય અને દુર્વાસા તો કેવા ભભભૂતળા જેવા, એક તો આમ બધા કૈલાસમાં રહેવા વાળા એટલે દાંત્યો પાત્યો કઈ મળે જ નહીં, વૈકુંઠમાં હોય તો આમ કઈક લાટા પાટા હોય, કારણ કે વિષ્ણુને જેવું તેવું ગમે નહીં, એ મોજીલા માણસ, એ તો બધું રાખે, બધાને અરીસા બતાવીને આમ કે અપ ટુ ડેટ રહેવાનો, અહીં કોઈ આવે તો મારી આબરું જાય. વિષ્ણુ તો બરાબર છે ને, એ તો મોજીલા છે, છતાં જળ કમળવત છે, શેષને શૈયા ઉપર સુવે છે, કોઈ ભાઈડો કોઈ પાથરો નાગ, લક્ષ્મી પગ દબાવે છે, પણ છતાંય નિર્લેપ છે. વિષ્ણુને કોઈ પહોંચે? એના તો કૈલાસમાં, ત્યાં તો બરફ આવન જામે ને, ચા કોફી કાંઈ મળે નહીં, એ મળતું હોય એ જ મળે, બીજું કઈ મળે જ નહીં. અને દુર્વાસાથી એમણે સામું ના જોયું ઇન્દ્રએ, પણ એમણે પુષ્પમાળા ધીમેથી આમ ઇન્દ્ર ઉપર જવા દીધી, ઇન્દ્રે લઈ લીધી, પણ કોઈ આદર ન કર્યો, નમસ્કાર ન કર્યો, સત્કાર ન કર્યો, ગર્વ પૈસાનો સંપત્તિનો જો શું કરે છે. એમણે જેમ તેમ જોયું, ન જોયું, માથે ન અડાડી. ઘણી વાર આપણે કોઈ જગ્યાએ દેવસ્થાને ગયા અને આપણે એનો પ્રસાદ ન જમવો હોય તો ન જમીએ, કારણ કે તામસ દેવતા વાતે બધું હોય તો આપણે એનો પ્રસાદ નિષિદ્ધ હોય કે ના, આપણે ન ફાવે તો એ પ્રસાદને આમ વંદન કરી લેવાય. આપણે કંઈક વ્રત હોય, એકાદશી હોય અને આપણને કોઈ આમ પ્રસાદ આપવા આવે તો આપણે એમ ન કહેવાય, આ યાદ શીખવા જેવું છે. ઠાકોરજીનો, આપણા જ ઠાકોરજીનો પ્રસાદ આપણી પાસે થાળી લઈને કોઈને આવે, તમારે વ્રત હોય કે ઉપવાસ હોય કે તમે કંઈ ન જમતા હો તો ના ના હું નહીં લઉં એમ ન કહેવાય. ઠાકોરજીનો પ્રસાદ થાળીને વંદન કરાય, પ્રસાદને વંદન કરી લો, અપરાધ ન થાય. કોનો પ્રસાદ છે? પ્રસાદને વંદન કરી લો, નમસ્કાર પ્રણામ આમ, પણ હું નહીં લઈ શકું, આવી ગયો. પણ તમે પ્રસાદને વંદન કર્યા વગર જો તમને ઠેલી દો, અપમાન છે. એટલે આપણે માળા આપી હોય તો કમસે કમ ઇન્દ્રિયાને આમ લડાડીને સત્કાર કરી મૂક્યો તો આમ આવી એટલે લઈ લીધી, દુર્વાસાને સામે કંઈ જોયું નહીં અને હાથીના ગંડ સ્થળ ઉપર મૂકી દીધી. હાથી તો હાથી પ્રાણી છે, માથે કંઈક મૂક્યું એટલે હાથી લઈને ફૂંટમાં લીધું, આમ લઈને પછી આમ કરી નીચેને પગ નીચે નાખીને કચરી નાખી. આને દુર્વાસાનો મગજ ગયો, એ તો ભયંકર ક્રોધ, મૂર્તિમંત, ખીજમાં ખીજમાં એટલું હોઠ જ ખાઈ ગયા છે, કચકચાવે દાંત કચકચ કરીને ખાઈ ગયા હોઠ, એટલો હોઠ છે જ નહીં દુર્વાસાને. હે મૂર્ખ, સંપત્તિમાં મધાંધ, ત્રિલોકાધિપતિ તને કોઈ કહેનાર છે કે નહીં? ઋષિઓનું અપમાન કરે છે, હું દુર્વાસા ત્રિનંદન, હું કોઈ બીજો ઋષિ પુત્ર નથી, ને સન્માનથી તને માળા આપીને તું મારો આ ધુત્કાર કરે છે, તિરસ્કાર કરે છે, તું આ સંપત્તિને આ પદને લાયક નથી. તમામ રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય બળ ઐશ્વર્ય સુખ સંપત્તિ સુખ સગવડતા તમામથી તું ભ્રષ્ટ થઈ જા, જા હાહાકાર થઈ ગયો. હવે ઇન્દ્રને ખબર પડી કે કોણ છે. હાથીને ઝૂક્યા વગર કૂદકો મારીને ઠો આવ્યો અને દુર્વાસાના પગમાં પડ્યો, મા બાપ મેં તમને ઓળખ્યા નહીં. હાટ, કોઈ બીજો ઋષિ ગૌતમ હતો, તે દી તું અહલ્યાને ત્યાં ગયો હતો ને, આને બધી પુરાણની ખબર હોય. ગૌતમને ત્યાં ગયો હતો, એ ઋષિ મૃદુ અને કોમળ છે, શીલવાન છે, એ માફ કરી દે, હું કૈલાસમાં રહેનારો છું, માફ ન થાય. હાટ, એક ઠેબુ માર્યું તો ગોથા ખાઈ ગયું. અને ભાઈ ગયા સીધા સડસડાટ અવકાશ માર્ગે કૈલાસમાં ગમન કરી ગયા. ઇન્દ્ર જોઈ રહ્યો, બોર બોર જેવડે આંસુ પડી ગયા ખાસ. અને ભાઈ ધીમે ધીમે બધી સંપત્તિ ઐશ્વર્ય રિદ્ધિ સિદ્ધિ અપ્સરાઓ આ તે બધું જ સાગરમાં વિલીન થઈ ગયું. અને બલિ મહારાજે પછી પૃથ્વી ઉપર દુષ્કાળ મીંડા પડવા, ઔષધિમાં રસકસ બી આવી ગયા, વનસ્પતિમાં રસકસ થઈ ગયા, વરસાદ થવા નહીં કારણ કે શાપ લાગ્યો. ત્રિલોકની સંપત્તિની વાત કરી હતી, રસિત થઈ જાઓ એટલે કઈ પાકે નહીં, ખાવા ન મળે તો લોકો યજ્ઞ શું કરે, યજ્ઞ ન કરે ઇન્દ્ર પોષણ કેમ પામે. એટલે ધોતિયા ઢીલા પડી ગયા, નબળા થઈ ગયા. અને પછી બલિ મહારાજ આવે, એ તો બધું ખાય પેન લેર કરે, ઋષિ સાત્વિકો તો અંજળ ને એવું બધું ખડધાન્ય ખાઈને યજ્ઞો કરનારા. એમણે કર્યો હુમલો અને બલિ મહારાજે ચડાઈ કરી ત્રિલોકનું રાજ લઈ લીધું અને આ બધા રખડતા થઈ ગયા. તે દેવતાઓ મારી ન નાખે, શસ્ત્ર ચલાવવાની તેવડ ન રહી, હા એવા થઈ. એટલે ક્યાંય ખબર પડે ઓલે દેવ દાનવો હાલે તો એમ ધરાવો ધ્રુજે, એટલે ખબર પડી જાય આવ્યા તે ગુફામાં ગરી જાય. લપાતા લપાતા કેટલા વર્ષો વયા ગયા, પછી કઈક મેસેજ આપ્યો એની મમ્મીને, અદિતિને મેસેજ આપ્યો એ કે આ છોકરાઓ અમે બધા હેરાન થઈ ગયા છીએ, આવી ભૂલ થઈ, હવે કરો કાંઈ. પછી ભગવાન વિષ્ણુને મેસેજ પહોંચાડ્યો, એમણે કીધું આવો મુલાકાત કરવા માટે મેળા. પછી એમણે કીધું, ભગવાન એની દારૂણ કથા સાંભળીને, ભગવાન વિષ્ણુ તો પાછા દયાળુ પણ છે, હશે તમારી ભૂલ થઈ છે. દેવતાઓનો દાનવાનો આ એક ડિફરન્સ છે કે જ્યારે એને આવું થાય ત્યારે ખબર પડી જાય મેં ભૂલ કરી છે, અને દાનવો ક્યારેય સ્વીકારતા નથી કે મેં ભૂલ કરી છે, બસ ક્યારેય નહીં. અને ક્યારેય ભગવાનને શરણે ગયા જ નથી કોઈ દાનવ, એમ નથી ગયો ભૂલ, મેં ભૂલ કરી છે ને ભગવાન મને બચાવો, નહીં તો ભગવાન એને બચાવે. આ ઘણા લોકો કહે છે ને ભગવાન પક્ષપાતી છે, હંમેશા દેવતાઓનું ખેંચે ને દાનવોને દૂર ચાટતા કરી દે, પણ ઓલા ક્યારેય જાતા જ નથી માગવા, અને આ તરત કાંઈ થાય, ગમે એવા પાપ કર્યા હોય, ગમે એટલે નહીં તો દાનવો ન કરે ને એવા કામ દેવતાઓ કર્યા છે. આ ઋષિ પત્ની સાથે કરવાનું, એટલે ચંદ્ર હતો એના ગુરુ બૃહસ્પતિની ઘરવાળીને ઉપાડી ગયો. હા, કોઈને કહેતા નહીં, ગુરુ પત્ની ને ચંદ્ર ગુરુ પત્ની બૃહસ્પતિની ઘરવાળીને ઉપાડી ઉઠાઈ ગયું. અત્યારે કિડનેપ થાય છે, અપહરણ થાય છે એવું નહીં, તે દી થતા હતા, ઉપાડી ગયો. બૃહસ્પતિએ કેટલાય કાગળ લખ્યા, પોસ્ટકાર્ડ લખ્યા, મોબાઈલ ફોન કર્યા, કશું કર્યું, ઓલો રિંગ ઉપાડે જ નહીં, જવાબ જ ન આપે ચંદ્ર. સમાધાની ફોર્મ્યુલા ગુરુ બૃહસ્પતિએ મૂકી ગદી, કશું કઈ જવાબ નહીં. એ દરમિયાન એને બે છોકરા થયા, એનું નામ બે અશ્વિની કુમાર, હા એમના દીકરા. એ પછી વૈદ્ય થયા, પછી બધા દવા ઔષધ કરતા, પછી તો સભા મળીને ત્યાંમાં બૃહસ્પતિ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ સાહેબ આ બધો છે, પછી દીધા પત્ની પાછા, બધું થયું સમાધાન. પછી પણ આવું થાય ત્યારે ભગવાનના પગમાં પડી જાય. પછી વિષ્ણુ ભગવાને કીધું કે તમે ભૂલ કરી છે, પણ સારું હવે સંપત્તિ તો ગઈ બધી સાગરમાં, એટલે હવે સમુદ્ર મંથન કરો. ને પછી સાગર મંથનની કથા આવી. દેવતાઓને કીધું કે સાગર મંથન કરો, તો કે મારા ધોતિયા નથી રહેતા હાથમાં, એમાં સાગર ચીમવલો. તો કે ભાઈ જો એમાં એવું છે, આપણાથી ન થતું તો જેને થતું હોય એની પાસે ભાઈ બાપા કરી લેવાય. આ ભગવાન વિષ્ણુની નીતિ છે કે જેનાથી થતું હોય એની સાથે દોસ્તી બાંધો. તો કે મહારાજ કોણ કોણ તમારા બધા ભાઈઓ, અત્યારે એક થઈ જાઓ. ઈ મહારાજ અત્યારે ગરવા દઈએ અમને, લટુડા પટુડા કરો, મનાવો. અને પછી મનાવ્યા છે, પછી સરખા ભાગ મળશે. અરે મહારાજ પછી અમૃત હા એ નીકળશે, સંપત્તિ નીકળશે, અમૃત નીકળશે. એ પછી એ અર્ધો ભાગ તો એ પી જાય તો પછી મરે કેમ, એ હું વેચી દઈશ, તમે શું કામ ચિંતા કરો છો. અને પછી ખબર છે ને આખી એ કથા માંડીએ તો હવાર પડી જાય. પણ અપમાન થયું દુર્વાસાનું, સંપત્તિથી સુખથી સુવિધાથી પદથી બધાથી ભ્રષ્ટ થયા છે. ડિસ્ટન્સ વધી જાય છે, દેખાડા થાય છે. બીજી વાત તમને બહુ મજાની આવે, તમને સાંભળવા જેવી છે, ત્રણેય બહુ મજાની વાત છે. ધનનો ગર્વ ચડે ને એટલે માણસ બહેરો થઈ જાય. જોઈજો હા, ધનનો ગર્વ ચડે એટલે માણસ બહેરો થઈ જાય, એને કાન જાય.